જોઈ ભરાવે. થાય થાકે તન ચાલે મારા પાવ, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. થાય થાકે તન ચાલે મારા પાવ, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. સખી શું રે જાણો મને શું કર્યું રે. સખી શું રે જાણો મને શું કર્યું રે. માર માળે રંગીલે માવ, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. માર માળે રંગીલે માવ, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. સખી એની અલૌકિક આંખડી રે. સખી એની અલૌકિક આંખડી રે. મારે ચોટી છે ચિતડા માય, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. મારે ચોટી છે ચિતડા માય, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. બ્રહ્માનંદના વાલાની મૂર્તિ રે. બ્રહ્માનંદના વાલાની મૂર્તિ રે. કડી છેટે મેલી કે મજાય, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. કડી છેટે મેલી કે મજાય, મને વાલો લાગે છે કુંવર નંદનો રે. સખી આજ ગઈ તી હું તો પાણી એ રે. સખી આજ ગઈ તી હું તો પાણી એ રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પેજ નંબર જોઈ છે લછબી લાની ચાલ રે, મન મારું લો ભાણો. જોઈ છે લછબી લાની ચાલ રે, મન મારું લો ભાણો. વળી ભુરકી નાખી છે નંદલાલ રે, મન મારું લો ભાણો. વળી ભુરકી નાખી છે નંદલાલ રે, મન મારું લો ભાણું. સહુ ઘેલી કહે છે સંસાર રે, મન મારું લો ભાણું. સહુ ઘેલી કહે છે સંસાર રે, મન મારું લો ભાણું. મેં તો નિરખા છે નંદ કુમાર રે, મન મારું લો ભાણું. મેં તો નિરખા છે નંદ કુમાર રે, મન મારું લો ભાણું. કોઈ શાને કરો છો મારી છેડ રે, મન મારું લો ભાણું. કોઈ શાને કરો છો મારી છેડ રે, મન મારું લો ભાણું. નહીં મેલો કાનોડાની કેડ રે, મન મારું લો ભાણું. નહીં મેલો કાનોડાની કેડ રે, મન મારું લો ભાણું. સર્વે ભૂલે છો ઘરડાનો કાજ રે, મન મારું લો ભાણું. સર્વે ભૂલે છો ઘરડાનો કાજ રે, મન મારું લો ભાણું. એક વાલા કીધા છે વ્રજ રાજ રે, મન મારું લો ભાણું. એક વાલા કીધી છે વ્રજ રાજ રે, મન મારું લો ભાણું. હવે રડ ના લાગે છે દિન રાત રે મન મારું લોભાણો, હવે રડ ના લાગે છે દિન રાત રે મન મારું લોભાણું, થઈ શેરા સાટાની વાત રે મન મારું લોભાણું, થઈ શેરા સાટાની વાત રે મન મારું લોભાણું, મને કીધી માને તે સહુ માયા રે મન મારું લોભાણું, મને કીધી માએ ની સહુ માયા રે મન મારું લોભાણું, બ્રહ્માનંદ ને વાલે જાલી બાયા રે મન મારું લોભાણું, બ્રહ્માનંદ ને વાલે જાલી બાયરે મન મારું લોભાણું, બારી કાઢી જગતની વિકરે વરી હું તો માર માડી, બારી કાઢી જગતની વિકરે વરી હું તો વન માં, મેં તો સમજી વિચારી કે દુઠી કરે વારી હું તો વન માડી, મેં તો સમજી વિચારી કે દુઠી કરે વીરી મેં તો વન માડી, તુચ્છ જાણીને કીધું સર્વે ત્યાગ રે વારી હું તો વન માડી, તુચ્છ જાણીને કીધું સર્વે ત્યાગ રે વારી હું તો વન માડી, મોહી રસે કસા લોણા ને રાગ રે વરી હું તો વન માડી, મોહી રસી કસ લોણા ને રાગ રે વરી હું તો વન માં, મને ચટકી લાગી છે ચિત માય રે વરી હું તો વન માળી, મને ચટકી લાગી છે ચિત માય રે વરી હું તો વન માળી, બીજું વાલા વિના ન સોહાય રે વરી હું તો વન માળી, બીજું વાલા વિના ન સોહાય રે વરી હું તો વન માં, મને કાઈ ન સૂજે કમરે વરી હું તો વન માળી, મને કાઈ ન સૂજે કમરે વરી હું તો વન માળી, થયો હરે વિના સર્વે રામ રે વરી હું તો વન માળી, થયો હરે વિના સર્વે હામ રે હરી હું તો વન માળી, હવે નિશંક થઈ છું ના ચિંતા રે વરી હું તો વન માળી, હવે નિશંક થઈ છું હું નિશ્ચિંત રે વરી હું તો વન માળી, થઈ જગ માલાઓ કે કજે તરે વરી હું તો વન માળી, થઈ જગ માલો કે કજે તરે વરી હું તો વન માળી, સમજી કીધું છે તન કુરબાન રે વરી હું તો વન માળી, સમજી કીધું છે તન કુરબાન રે વરી હું તો વન માળી, બ્રહ્માનંદ ના વાલાથી બંધા પ્રાણ રે વરી હું તો વન માળી, બ્રહ્માનંદ ના વાલાથી બંધા પ્રાણ રે વરી હું તો વન માળી, બ્રહ્માનંદ ના વાલાથી બંધા પ્રાણ રે વરી હું તો વન માળી, બ્રહ્માનંદ ના વાલાથી બંધા પ્રાણ રે વરી હું તો વન માળી, સહજાનંદ સ્વામી મહારાજ ની જય. પેજ નંબર 75. સ્વામી નારાયણ સ્વામી નારાયણ,

સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાણી મંગલ રૂપિણી ચહસિતાં યસ્યાસ્તિ વૈ મંગલં, નેત્રે મંગલ દેચ દુર્વિલસિતાં, નૃણાં પરમંગલં, વક્રાં મંગલકુશ્ચ પાદચલિતાં, યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો, નિત્યં ક્રિયાન મંગલં. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનો 48મો સંવત 1880ના મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો ને કંઠને વિશે પુષ્પના હાર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ એ ગાવતા હતા. પછી જ્યારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય અને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો તો પણ એ પરમ પદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદીપમાં નિરન મુક્ત છે તેવો જ એ પણ નિરન મુક્ત થઈ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્ય હોય એટલી સહેજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે ને તેને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. અને જો ભગવાનના સ્વરૂપનું ચિંતન થઈ ન શકે તો પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેણે યુક્ત એવા જે આ સાધુ તેને મધ્યે પડી રહેવું. અને અમારે પણ એ જ અંતરમાં વાસના છે. જે આ દેહને મૂકશું પછી કોઈ રીતનો જન્મ થવાનું નિમિત્ત તો નથી, તો પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. અને જેને એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ, કર્મ અને માયાના પાશ થકી મુકાયો છે. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ થયા છે જાણવા. અને ભગવાન વિના બીજા વિષયનું જે ચિંતન કરે છે તે તો અતિશય ભૂલો જાણવો. અને સ્ત્રી, પુત્રને ધનાધિક પદાર્થ તે તો જે જે યોનિમાં જાય છે તે સર્વેમાં મળે છે. પણ આવા બ્રહ્મવેત્તા સંતનો સંગ ને શ્રી વાસુદેવ ભગવાનનું સાક્ષાત્કાર દર્શન અને ચિંતવન તે તો અતિશય દુર્લભ છે. માટે જેમ વિષય જન્ય પંચ વિષયનું ચિંતવન અંતઃકરણમાં થયા કરે છે તેમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતવન થયા કરે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભ નથી. અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે. અને એ ભક્તને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચ વિષય હોય તો પણ ભગવાન સંબંધી જ હોય. અને તેના શ્રવણ તે અખંડ ભગવાનની કથા સાંભળવાની છે. ત્વચા તે ભગવાનનો સ્પર્શ કરવાય છે. નેત્ર તે ભગવાનને ભગવાનના સંતના દર્શન કરવાય છે. અને રસના તે ભગવાનના મહાપ્રસાદના સ્વાદને છે. અને નાસિકા તે ભગવાનને ચડા જે પુષ્પ, તુલસી તેના સુગંધને છે. પણ પરમેશ્વર વિના અન્ય વસ્તુને સુખદાયી જાણે જ નહીં એવી રીતે જે વર્તે તે ભગવાનનો એકાંતિક ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 48મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મહારાજ, મહારાજ હું આવ્યું ભરતભાઈ. તમે બોલો બોલો. મનુષભાઈ તું તું જોઈ ગયા છે. સરસ કનુભાઈ. દાદા કેવું છે? આમ તો આ કન્ટિન્યુઅમ સિક્વન્સ ચાલી આવે છે, એક પછી એક વચનામૃતની. આપણે આગલું વચનામૃત સ્કીપ કર્યું, પણ એ વચનામૃતમાં આને લગતી જ વાત છે. પણ ઓલા વચનામૃતમાં એમ કીધું છે કે આ જેને જગતનું ચિંતવન હોય તે કેવો છે, અને આ વચનામૃતમાં એમ કીધું કે જેને ભગવાનનું ચિંતવન હોય તે કેવો છે. એકમાં હાવ નીચામાં નીચે વાત, એટલે નીચે જવાની વાત છે, અને એકમાં ટોપ મહારાજના ધામ સુધી પહોંચવાની વાત છે. એટલે બે વચનામૃત એવા છે. મહારાજે આ વચનામૃતમાં મુખ્ય ભગવાનના ભક્તને ભગવાનનું જે ચિંતવન થાય એનું મહત્વ બતાવ્યું. એનો મહત્વ શું છે? ભગવાનના સ્મરણનું. શરૂઆત તો પ્રેમાનંદ સ્વામીના પદથી કરી. આમ તો પ્રસંગ તો જોઈએ ને તો એવો જ કે આ વચનામૃતનું હેડિંગ છે વંદુના પદનું, એટલે વંદુના પદની ઉત્પત્તિ આ એ વચનામૃતની યાદી સ્વરૂપ છે. આ જ દિવસે વંદુના પદની ઉત્પત્તિ થયેલી. પ્રેમાનંદ સ્વામીનું જીવન જોઈએ તો આમ પૂર્વ જીવન જોઈએ તો એ તો ત્યજી દેદા બાળક હતા. કોઈ એક બ્રાહ્મણ હતા ભક્તભાઈ, તો પતિ પત્ની ગામડામાં રહેતા ને અમદાવાદમાં રહેવા આવ્યા હતા, અને ત્યાં રહેતા ને એક બાળક સંતાન જન્મ્યું. બ્રાહ્મણ એટલે થોડી ઘણી રેખાઓની જાણતા હોય, અને એમાં વળી આને જોયું હશે ને એમાં કોઈ બીજા મેળ્યા, બહુ આનંદ આનંદ થઈ ગયો. બાળક આવે એટલે કોને આનંદ હોય? તો કોઈકે કીધું કે તને બહુ આનંદ છે પણ આ બાળક તારી ભેગું નહીં રહી, તારો સાથ નહીં દે. આણે જોયું કે રેખાઓ તો એવી જ છે, એવું કંઈક દેખાણું છે એને, એટલે કે આને તો રાખીને શું કામ, મારો સાથી ન દે. અને જગત તો સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. પોતાનું ઘરે આવેલું બાળક એને ઉપાડી, હજી તો 15-20 દિવસનું બાળક હશે, લઈ અને અમદાવાદમાં ઓલું દરિયા ઘુમટ ક્યાંક કહેવાય છે, હા દરિયાખાનનું ઘુમટ, ત્યાં જઈ અને એની જાળી જે હશે એમાં મૂકી દીધું. એની ધર્મપત્ની એટલે એની પત્ની હશે, એને તો બિચારીને બહુ અતિશય વેદના થઈ, કાળ આક્રંદ કરે. પણ હવે આ એ જમાનો સ્ત્રી એની પ્રતિ બહુ એટલું બધું ન હોય એટલે આનું રિસ્પેક્ટ રાખવી પડે, એટલે વૈયા એવા પાછા. પણ એની પત્નીને પણ બહુ દુઃખ થયું, એણે પણ પ્રાણ તજી દીધા પછી એમ કે. પણ એ બાળક પછી કોઈના હાથમાં આવ્યું અને એને પણ સંતાન નહોતું, અને એને એમ થયું કે મને ભગવાને આ સંતાન દીધું, ભગવાને આ સંતાન મને મોકલેલું છે. એણે ઉછેર્યું, મોટું કર્યું, એમાં અમદાવાદમાં સંતો વિચરણ કરતા હશે ને એ સંતોના દર્શન આ બાળકને થયા, એમાં એને યતપ્રીત થઈ ગઈ. વારંવાર એ બાળક એના બાપા પણ યાદ કરે કે આપણે એ ભગવાનના દર્શન કરવા છે, ભગવાનના દર્શન કરવા છે. પછી એના બાપા બાળકને લઈને ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા, તો બાળકને તો બહુ યાદ થઈ ગયું. એક બે દિવસ રોકાણા, પછી કહે કે હાલ બાળક હવે આપણે જઈએ, હવે પછી અહીં કેટલોક સમય રોકાવાય. પછી નીકળવાની વાત કરી તો બાળક કે મારે તો આવવું નથી, દોડીને ભગવાનની પાસે વહી ગયો કે તમે મારા બાપાને કહો મારે હવે નથી જવું, મારે તમારી પાસે રહેવું છે, મારો બાપો મને લઈ જાય છે. રડવા માંડ્યું, એટલે મહારાજાના બાપાને કીધું કે ભાઈ તમે આવું કેમ તમારા બાળકને અહીં ઈચ્છા છે તો પણ હવે તમે કયો છો, પણ હવે કંઈક પોતાનું બાળક થોડું કહી તો અમારું કાળજાનો કટકો કહેવાય, એને છોડો થોડું દેવાય, એને તો આમ સાધુ ખાલી નામ લઈ ક્યારેક તો એક ભડકો લાગી જાય. અને મહારાજ કે ભાઈ હવે તમારા બાળકને અહીં ઈચ્છા છે તો રાખો નહીં એમ. એટલે ડોસા તાઈ આવું બધું કીધું. એટલે પછી મહારાજે કીધું, મહારાજ કે ડોસા, એનું નામ ડોસા હતું, ડોસાતાઈ, કે ડોસાતાઈ કે તમે આ તમને દીકરો તમારો છે તમે એમ માનો છો, પણ એ તો તમને તો ભગવાને દીધેલો છે ને. એટલે ડોસાતાઈ જેમ કે તમે યાદ કરો, તમને તો ભગવાને આપેલો છે દીકરો, તે તમારો જ છે. અને ડોસાતાઈને મહારાજને એવા એ વાત કરીને એવા મહારાજમાં ભાવ થઈ ગયો, ઓ આ ખુદ ભગવાન છે એમ. એટલે મહારાજના ચરણ પીકડા અને મહારાજને કીધું, મહારાજ તમે કયો છે એમ જ છે કે મારે સંતાન નહોતું અને આવી રીતે મને પ્રાપ્ત થયું અને મેં ઉછેરીને મોટો કર્યો છે, તો પછી તમે હું કામ ચિંતા કરો છો કે ભગવાનનો છે તો ભગવાનને દઈ ગયો ને. એવા મહારાજના વાલના શબ્દો આવ્યા ને તો એ ડોસાએ કે સારું પ્રભુ કે હવે તમારું તમે જેમ કહો એમ, ત્યાં રાખ્યું ડોસા થાય તો એ ગયા પછી, પણ મહારાજને આશ્રિત થઈ ગઈ. પછી આ મહારાજેને થોડાક ભણાવ્યા અને સંગીતનું શીખવાડ્યું અને કીર્તનો બોલતા મહારાજ બહુ રાજી થતા. એમાં એકવાર મહારાજે કીધું, ટકોર કરી મહારાજ કે સોરી, એટલે થોડાક એને વૈરાગ થયો, પછી એને અહીંયા સાધુની દીક્ષા દીધી અને નિજ બોધાનંદ એવું નામ રાખ્યું, નિજ બોધાનંદ એવું નામ રાખ્યું. પણ એવો સારો સુરીલો કંઠ મહારાજમાં હેત એટલે સંતોના કીર્તનો બોલે, મુક્તાનંદ સ્વામિનારાયણ બ્રહ્માનંદ સ્વામિનારાયણ કીર્તનો બોલે અને સંભળાવે મહારાજને. એટલે મહારાજ એક દિવસ કહે કે નિજ બોધાનંદ તમે આ કીર્તનો બોલો છો તો બહુ સારા બોલો છો, પણ તમે તમારા બનાવો ને કીર્તન, તમે કાવ્ય બનાવો ને. એટલે નિજ બોધાનંદ કહે કે એ સ્વામી કહે કે મહારાજ મને તો એવું કંઈ આવડે નહીં. મહારાજ કે એવું ન હોય ખરો એટલે આવડે. અને સ્વામી કરવા માંડ્યા તો એવા કીર્તનો બનાવે, પણ બોલવામાં શરમ આવે કે હવે મુક્તાનંદ સ્વામીના કીર્તનો કહેવા હોય અને મારા કીર્તન કહેવા, બ્રહ્માનંદ સ્વામી દેવાનંદ સ્વામી આ મોટા મોટા સંતો કીર્તનો બોલતા હોય એટલે એના કીર્તન બોલે, પણ પોતાના કીર્તન ન બોલે. એટલે મહારાજ કહે કે મુક્તાનંદ સ્વામી એના કીર્તન બોલે, બ્રહ્માનંદ સ્વામી એના બનાવેલા કીર્તન બોલે, એમ તમારા બનાવેલા તમે બોલો. એટલે પછી પોતાના બનાવેલા કીર્તનો સભામાં બોલે. મહારાજ અને સંતો અને બધા ખૂબ રાજી થાય, પણ નામ મોટું આવે ને એટલે બધું મેચ નહીં થતું હોય. એટલે મહારાજ કે નિજ બોધાનંદ આ તમારું નામ બહુ મોટું પડે છે, કીર્તનમાં મેચ નથી થતું એમ, જમાલો બ્રહ્માનંદ મુક્તાનંદ એવું તમારું નામ નથી સેટ થતું, માટે કે તમારું નામ બીજું. હા મહારાજ તો તમે કયો એમ. મહારાજ કે આ મુક્તાનંદ બ્રહ્માનંદ દેવાનંદ એમ તમે તો પ્રેમની મૂર્તિ છો, માટે આથી તમારું નામ પ્રેમાનંદ. એટલે પ્રેમાનંદ સ્વામી રાજી થઈ ગયા, સારું પ્રેમાનંદ નામ રાખ્યું. પછી બધા કીર્તનમાં પ્રેમાનંદ પ્રેમાનંદ લખીને એમાં એક દિવસ કીર્તન બનાવ્યું ને કીર્તનમાં એવું ક્યાંક આવ્યું કે ચંદ્ર સખી એવો શબ્દ કીર્તનમાં એડ કર્યો હશે. એટલે મહારાજે પૂછ્યું કે પ્રેમાનંદ આ ચંદ્ર સખી એ શું છે, કોણ છે? મહારાજ કોક હશે કે કૃષ્ણ ભગવાન વખતે કોક એની સખી હશે કોક એમ. મહારાજ કે ઓ એ ચંદ્ર સખી, તો કે અમારે પણ સખી અને તમે અમારા સખી, આથી તમારું નામ બીજું કે પ્રેમ સખી. એટલે જાજે ભાગે કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી લખે કે હું મહારાજની સખી, અને સખી ભાવે મહારાજના કીર્તનો બનાવતા. એવા પ્રેમથી મહારાજના કીર્તનો જે બધા બેના છે એમાં વધારે વધારે મૂર્તિના અને મહારાજના અતિ રસાળ ને પ્રેમથી ઓલા બનાવેલા હોય ને એક એક અંગના ઝીણા ઝીણા એ પ્રેમાનંદ સ્વામી કીર્તનો બનાવ્યા ખૂબ. અને મહારાજની મરજી પ્રમાણે મહારાજને એમ લાગે કે આવું આવું ક્યાંક મહારાજને ગમ્યું તો એનું તરત કીર્તન બનાવીને મહારાજને સંભળાવે, સભામાં સંભળાવે. આવા પ્રેમાનંદ સ્વામી હતા અને મહારાજ રાજી પણ ખૂબ. એમાં એમ કહેવાય છે કે ક્યાંક મહારાજ ઓલી દાદા ખાચરને પરણાવવા માટે જતા હતા, એમાં સંતોને ઝાનડિયું બનાવી હતી, એટલે પ્રેમાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી બધા કીર્તનો બોલતા હતા, એ ઓલા કીર્તનો એમાં જતા હતા ને રસ્તામાં કોઈ આમ બે ભરવાડો બે છોકરાઓ એ ઓલા રાફડિયા રાફડિયા બોલતા હતા, રાફડિયા રાફડિયા એટલે ખબર પડે રમેશભાઈ તમને, ભરતભાઈ એ રાફડિયા હું રાફડો જોયો રાફડા ઉપર બેહીને જે બોલે ને રાફડિયા કહેવાય. આલા ગોવાળ હોય ગાયું ચરતી હોય તો ઓલો રાફડો હોય ને રાફડો તો હવે એને કંઈ બહુ જીવ જાજી બીક ન હોય તેને આમ ટેકો દે ને એની માથે, અથવા તો ક્યાંક લાકડાને ઠેંગો કે ક્યાંક પથ્થર હોય ને એની માથે બેસીને એ પછી એ ઊંચે હાથે જંગલમાં બોલતા હોય એને રાફડી. હે હા, એક ઓલી બાજુ બોલે ને એક ઓલી બાજુ બોલે ને એ બે સામે સામે બોલતા હોય રાફડિયા. એમાં કંઈ બહુ અર્થ ને એવો ન હોય પણ એમ રાગ ઢાળમાં ઊંચે અવાજ ઓલા દૂધિયા દૂધ પીએલા હોય બધા, એટલે એનો કંઠ બહુ પહાડી હોય એટલે બોલતા, પણ એવું સરસ એ કીર્તન મીઠું એ બોલતા હતા. ઓલું એનો રાગ હતો ઓલું બોલતા હતા જાંબુડે જાયસમાં એવું બોલતા હતા, આપણો તો કંઠ તો હું છે પાછો, એટલે જાંબુડે જાયસમાં જાંબુડે જાયસમાં જાંબુડે જાયસ તો એવું કાંક બોલતા હતા. મહારાજ બહુ રાજી થઈ ગયા, મહારાજ કંઈક માળા કે આ તો કીર્તનો પણ બહુ સારા બોલે છો પ્રેમાનંદ સ્વામી, બહુ મીઠો કંઠ છે એનો. મહારાજ એમ બહુ રાજી થઈ ગયા જોયું ને, એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજ જે એ ગાડામાં બેઠા હતા અને મહારાજે જેવા શૃંગાર ધારણ કર્યા હતા એવું જ કીર્તન પછી મહારાજ ઉપાડ્યું, પ્રેમાનંદ સ્વામી ઉપાડ્યું. સોનેરી મળ્યો સુંદર, સોનેરી મળ્યું, સોનેરી મળ્યું ધર્મ કુંવરનું, હે મોતીડે મળ્યો સુંદર, મોતીરે મળ્યું, મોતીરે મળ્યું રસિક સુંદરનું. હે રસિક એટલે આવો કીર્તન એક એક અંગનું, એ ચાર પદ એવા સુંદર છે પણ આમ એવો હેતથી મહારાજને સામું જોતા જાય, ઊંચો હાથ કરીને બોલતા જાય ને મહારાજ બહુ રાજી થઈ. એટલે પ્રેમાનંદ સ્વામી આવી રીતે કીર્તન કરતા. એમાં એક દિવસ ત્યાં ગઢપુરમાં સભા ભરાઈને બેઠેલી ને એમાં કોઈ ભૂદેવ આવ્યા, થોડીક ઉંમર થઈ ગયેલી અને એ ભૂદેવ પાછળ બેઠા ને અહીંયા આગળ કીર્તન ભક્તિમાં સભા ચાલુ થઈ હશે એટલે સભા પહેલાં કીર્તન ભક્તિ થાય, સંતો કીર્તન બોલે, કીર્તન ચાલતા હશે. કીર્તન પૂરા થયા એટલે મહારાજે તરત આ ભૂદેવને કીધું, નવા હતા, કે ભૂદેવ તમને કંઈક આમ રાગ રાગણી જાણતા એવું લાગે છે એમ. એ કીર્તન બોલતા હતા ને સંતો એટલે આમ થોડોક ડોલે, જેને થોડોક આમ મ્યુઝિકમાં રસ હોય ને આમ તરત ખ્યાલ આવી જાય, એટલે કે તમને કંઈક ખબર ગાતા આવડતું લાગે, તો કે હા સ્વામિનારાયણ કે મને ગાતા તો આવડે છે પણ કે હું માતાજીનો ઉપાસક છું, હું માતાજીનો ઉપાસક છું અને મને તો ઓલી માતાજીની ગરબી ગાતા આવડે. એટલે મહારાજ કે જે આવડે એટલે એની પાણી મહારાજે ગરબી ગવડાવી અને એ ગરબી હતી ને આ વંદુના રાગની હતી અને એ ગરબી એવી સરસ એ બોલ્યા એટલે મહારાજ બહુ રાજી થયા. મહારાજ તરત વખાણ કર્યા, બહુ કેવું સરસ રાગ, કેવું સરસ ઢાળ છે આ. જો મહારાજ વખાણ કર્યા એટલે પ્રેમાનંદ સ્વામી તરત પકડી લીધું, ઓ મહારાજના બહુ ગીમ. સભા પૂરી થઈ, સાંજે બેઠા અને હાથમાં ખડીયો અને પેન લીધી અને પ્રેમાનંદ સ્વામી રાત્રે એવા આપણા આઠ પદ બનાવ્યા બંધુ સહજાનંદના અને પછી સવારે પાછી બીજે દિવસે એ જ સમયે સભા થઈ, એ સભા ચાલુ થઈ અને પ્રેમાનંદ સ્વામી આ જ આવડો પદ ઉપાડ્યા, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને પજતા છૂટે ફંદ કરે ભવ પાર ને રે લોલ. એક પછી એક, એક પછી એક આઠ પદ બોલ્યા અને મહારાજ બહુ રાજી થઈ ગયા અને ત્યારે મહારાજે આ વચનામૃત એટલે એ જ જગ્યાએ જે વચનામૃતની અંદર વાત આવે છે ને, મહારાજ ક્યાં બિરાજમાન હતા, મહારાજ ત્યારે ઉગમણા બારના ઓરડા જ્યાં મહારાજ ઠાકોર જમાડતા એ જ બારના ઓરડામાં બિરાજમાન હતા. સામે લીંબડો વૃક્ષ બધા ભક્તો સંતો બેઠા હોય અને એ વર્ણન જે આવે છે. અને ત્યાં પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ ગરબી ઢાળના કીર્તન બોલ્યા, મહારાજ બહુ રાજી થયા. મહારાજે પછી એમાં ઘણી બધી વાત કરી. મહારાજ કે આવું જેને સ્મરણ છે, આવું જેને ભગવાનમાં હેત છે, એને તો બહુ ધન્યવાદ છે, એનું પરમ કલ્યાણ થયું છે. એને અમે ઊભા અમને તે એમ થાય કે એને અમે દંડવટ કરી, સાષ્ટાંગ દંડવટ કરી, આવું મહારાજ બહુ હેત દેખાડ્યું. આવી બધી મોટી વાત થઈ. પછી સભા પૂરી થવાની થઈ ગઈ એટલે છેલ્લે મહારાજ કે ઓલા ભૂદેવ બેઠા હતા ને, ભૂદેવ હવે સમજાયું, ભૂદેવ બેઠા હતા ને એને વાત કરી કે ભૂદેવ તમારે કાંઈ દીકરા દીકરા છે, કેટલા દીકરા છે? એટલે ઓલા ભૂદેવ તો વૃદ્ધ હતા, થોડીક ઉંમર થઈ ગયેલી, એટલે મા બાપ કે મારે દીકરા તો આંસુડા આવવા માંડ્યા. એવું તો કાંઈ છે નહીં, પણ એક દીકરો હતો ભગવાને દીધો હતો, પણ મેં આવી તેને ત્યજી દીધો, આવી રીતે મેં એને ત્યજી દીધો હતો. અને મારી ઘરવાળી હતી એણે તો બહુ એને બહુ રોકકળ કરી, પણ તોય મેં માન્યું નહીં અને ત્યજી દીધો. ને એવું મનમાં ધાર્યું કીધું કે હવે આપણને ભગવાન બીજો દીકરો દેશે એમ, પણ ભગવાને આવું મેં પાપ કર્યું, બીજો દીકરો મને સંતાન કહી દીધું ને હું સંતાનહીન છું અને આવી રીતે છું. મહારાજે મહારાજને આવી વાત કરી અને રડતા જાય. એટલે મહારાજ કે તો એ દીકરો ત્યજી દીધો તો તમે એને ઓળખો? મહારાજ કે હું તો એને કંઈ ઓળખતો, એને ક્યાંથી ઓળખું, મેં તો નાનો એવો હતો ત્યારે મોકલી દીધો. મહારાજ કે એના તમને કંઈ એમાં એમાં એના એના ચિહ્નો તમને કંઈ યાદ છે ચિહ્નો? તો એણે એક બે ચિહ્ન બતાવ્યા કે હાથમાં બે હાથમાં આવું આવું ચિહ્ન હતું ને પગમાં ઉર્ધ્વ રેખા હતી એવું કીધું. એટલે ભૂદેવ તો હતા. એટલે મહારાજ ઘડીક મહારાજ કે તમે અહીંયા આવો, નજીક બોલાવ્યા, નજીક બોલાવીને પ્રેમાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા ને કે તમારા અમારા પ્રેમાનંદ સાધુ છે ને એના હાથની જોવો તો કે એને કેવા ચિહ્નો હશે, એના હાથ પગ જોવો. અને હાથ પગ જોયા અને એણે એના પોતાના દીકરાના, પોતે થોડાક બ્રાહ્મણ હતા જાણતા હતા એટલે રેખાઓને જોયેલું હોય ને એવું એ જ, અને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. મહારાજના ચરણ પકડી લીધા, પ્રેમાનંદ સ્વામીને સામે હાથ જોડીને માફી માગે ને એવું બધું કરે, મહારાજ તમે મને આ મારા દીકરાનો ભેટો કરાવી દીધો, બહુ રાજી થયા. કે અને પછી મહારાજે કીધું, મહારાજને કીધું કે મહારાજ તમે મારા દીકરાને તો તમારે આશરે લઈ લીધો અને મને ભેટો કરાવી દીધો, મને ધન્ય કરી દીધો, મને તમારા આશરે લ્યો, મને તમારો આશરો આશરે લઈ લ્યો. મહારાજ કે તમારે આશરે અમારે આવવાની જરૂર નથી. કેમ? તો કે અમે આ વચનામૃતમાં કીધું જ છે કે જેના આવા જેને પરમેશ્વરનું જેને આવું સ્મરણ છે, ચિંતવન છે, એના મા બાપને ધન્ય છે અને એ પણ કૃતાર્થ છે. માટે તમે કાંઈ હવે ચિંતા ન કરો ને અમે તમને વચન આપીએ છીએ કે તમારું પણ અમે કલ્યાણ કરીશું. મહારાજને દક્ષિણા ધન થોડું ઘણું દઈ અને પાછા મોકલ્યા અને ગયા અને અંતે મહારાજને પ્રેમાનંદ સ્વામી લઈ અને ધામમાં તેડી ગયા. આ આખો પ્રસંગ છે. પણ મહારાજ પ્રેમાનંદ સ્વામી આ વંદુના પદ બોલ્યા એટલે એમાં મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે આવું જેને ચિંતવન છે એને ધન્યવાદ છે. તો કીર્તન તો આપણે પણ બોલીએ છીએ કે નહીં? પ્રેમાનંદ સ્વામીના પદે એના કીર્તનો બધાય બોલીએ, આપણે તો બધાના કીર્તનો બોલીએ છીએ. એમાંય હલો વંદુમાં એટલું બધું હેત અને પ્રેમ બતાવ્યો હોય તો વંદુ સહજાનંદ આપણે બોલીએ છીએ કે નહીં? તો આપણે બોલીએ છીએ. તો પ્રેમાનંદ સ્વામી ઉપર એટલા બધા મહારાજ રાજી ઢળક ઢળી ગયા. મહારાજે કેટલી કેટલી ઉપમા, હું આખું વચનામૃત છે આપ એના હેત ઉપર જ વાત કરીશ. મહારાજ કેટલી કેટલી વાત કરી. જો મહારાજ કે અને એને ઉઠીને અમે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરીએ, એના અંતઃકરણમાં ભગવાનનું અખંડ ચિંતન થતું હોય એવી જે વાસનાયુક્ત હોય તે દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું ન પડે, એ પરમપદને પામ્યો છે, આવું આવું મહારાજે કેટલું બધું કીધું. આમાં તો પદ તો આપણે બોલીએ છીએ દરરોજ કે નહીં, અને એ જ પદ બોલીએ છીએ. જે પ્રેમાનંદ સ્વામી બોલ્યા અને મહારાજ એટલા બધા રીઝી ગયા, એ જ પદ આપણે દરરોજ બોલીએ છીએ. તો આપણને એવું હેત થતું છે, તો આપણને કેમ નહીં થતું હોય? એને થયું અને આપણને હોતે કેમ નહીં? આપણને થવું જ જોઈએ, તો આપણને કેમ નહીં થતું હોય? કનુભાઈ, ઠેક ઓલા સાધુ હતા ને આપણે સંસારમાં છીએ, તો પર્વતભાઈ હતા તો એ શામાં હતા? પૂરા સંસારમાં જ હતા કે નહીં? તો એ પણ વસ્તુ તો એક જ છે, એ આ પદોની અંદર મહારાજે તો આશીર્વાદ દીધેલા છે અને પદોનો મહિમા પણ એટલો જ છે. આમ તો એક એક કીર્તનનો, જે પ્રગટના કીર્તનો ગવાયેલા છે ને, બધાનો મહિમા એવો છે. પણ આ વંદુના પદને તો ગોપાળાનંદ સ્વામીએ એને પછી આ દરરોજની આપણી ચેષ્ટા નિયમ ચેષ્ટામાં એમાં મૂકી દીધા, એટલો મહિમા છે. હા, બરાબર. આવી ગયા બધા, આવી ગયા. પણ છે આનો, હા હા, એટલે છે આનો મહિમા છે જ એટલો. પણ હવે આપણે જે ગાઈએ અને એ ગાઈએમાં થોડોક ફેર પડતો હોય, આપણે એટલો હેત પ્રીતિ. આમાં તો વસ્તુ એ જ હોય, માનો કે આ થાળ આવ્યા, આમાં ઘરે હોય તો શીરો બનાવીએ આપણે, બરાબર બરાબર, સારા મારો શીરો બનાવ્યો, રસ રસદાર, ક્યાંક ક્યાંક મીઠાઈ બનાવી, અને આપણે પણ ઘરે બનાવીએ, તો બેમાં ફેર હોય કે ન હોય? અને બીજા ત્રીજા બનાવે તો બધામાં ફેર હોય કે ન હોય? બધામાં ફેર હોય. કેમ? તો કે હાથમાં ફેર છે. કોના હાથમાં બી? એમ આ આનું આ છે, જો અતિ નિર્મળ હૃદયે પ્રેમાતુર થઈ, અને જે પ્રેમાનંદ સ્વામી ગાતા હતા એવા જ ભાવ અને પ્રેમથી જો ગાવામાં આવે એકતાર થઈ, તો ધીરે ધીરે ધીરે ધીરે છે ને અંદર ગમે એવા સ્વભાવ હોય આપણામાં. મહારાજે કીધું કેવું બધી વાત કરી, પંચ વિષય છે એ બધાએ ને ભાઈ આજે હૃદય ચોખ્ખું થઈ જાય, ભગવાનમાં હેત થઈ. અને એકવાર જેને ભગવાનનો સ્વાદ ચખાઈ ગયો, ભગવાનનો સ્વાદ ચાખવા માટે, એનો સ્વાદનો ટેસ્ટ લેવા માટે છે ને વંદુના પદ ઉત્તમ છે. વંદુના પદ મન દય અને મહારાજની મૂર્તિને યાદ કરી મહારાજનું નખથી શિખા પર્યંતનું વર્ણન છે આમાં, અને એવું હેતપ્રીતથી વર્ણન કરેલું છે. તો એ મહારાજનો આખો વર્ણન આપણે હૃદયની અંદર ધારીને જો બોલીએ અને મહારાજની મૂર્તિને અંતરમાં ધારીએ, તો મહારાજ અંતરમાં આવે પછી કંઈ રહી કદડો બધો, હા બધો કદડો સાફ થઈ જાય. ભેંસને જીવતી વાક્યના જો દેવરાજ બાપા એવું જ કર્યું હતું, હા એને જ કર્યું. એટલે આનો મહિમા, વંદુના પદનો મહિમા અપરંપાર છે. પણ એ આપણે એ ભાવથી અને એનેથી બોલીએ તો થાય. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ આપણને એવો હેત તો છે નહીં, એવું ભાઈ પ્રેમ છે નહીં, તો એ પ્રેમ આપણે ઊભો કરવો કેવી રીતે? આપણને હેતપ્રીત ઊભા કેવી રીતે કરવા? આપણે વંદુના પદ દરરોજ બોલીએ છીએ, પણ આપણે શું બોલતા હોય ખબર છે? આમ સ્પીડમાં, વંદુ સદાનંદ રહેલો એમ કરીને સ્પીડે સ્પીડ જાય. અમે તમને કહું, અમારો અનુભવ છે, અમે અહીંયા અમેરિકા આવેલા 2007માં, પછી અહીંથી ઇન્ડિયા જવાનું હતું, ત્યારે રસ્તામાં લંડન, તો કે લંડન આપણે થોડોક 15-20 દિવસ કે મહિના દિવસનો અમારો પ્રોગ્રામ હતો, એટલે હું વિશ્વમંગલ સ્વામી અને દેવપ્રસાદ સ્વામી અમે ત્રણે અહીંથી લંડન ગયા. અને લંડા લગભગ મહિનોક દિવસ રોકાણા હતા. એમાં અહીંયા આપણું હેરો મંદિર છે અને બહુ હરિભક્ત બહુ જ બહુ મોટું મંદિર છે અને કચ્છી ભક્તો બધાય પ્રેમી ભક્તો. તો ત્યાં રોકાણા હતા તો દરરોજ સાંજે સભા થાય એટલે પહેલાં ત્યાં આરતી પ્રાર્થના થાય, આરતી પ્રાર્થના પછી નિમચેષ્ટા થાય, કીર્તન ભક્તિ પછી નિમચેષ્ટા થાય, નિમચેષ્ટા પછી કીર્તન ભક્તિ પછી કથા વાર્તા થાય. એમાં આરતી પ્રાર્થના પૂરી થઈ અને કીર્તન ભક્તિ થઈને પછી નિમચેષ્ટા. એટલે નિમચેષ્ટા જે ચાલુ થયા ને ત્યાં બે સંતો આવ્યા. હો, હું દેવપ્રસાદ સ્વામી આગળ બેઠા, વિશ્વમંગલ સ્વામી ને અમે બે બોલીએ અને એક હરિભગત આવી તમ તમે જેમ છો ને એ માઇક રાખીને કીર્ત વંદુ પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ નમન ચાલુ કર્યું અને લગભગ 50 હરિભક્તો બેઠા હતા અને બે સંતો આવ્યા અને એક કે બે એક કે દોઢ પદ જો ને એને સ્પીડ પકડ્યો અને જોર જોરથી તાણી તાણીથી માઇક હાથમાં જ લઈ લીધો ઓલા ભગતના હાથમાંથી માઇક લઈ અને ચાલુ કર્યું ને આટલી સ્પીડથી બોલ્યા અને ફટાફટ બધું કરીને વંદુ હોતી વંદુ પૂરું કરીને જય જોરથી જય બોલીને કે જો આમ કે વંદુ આમ ચેષ્ટા બોલાય કે પણ બાપડાને શું છે એને સભા કરવી છે, યુવાનોની સભાને ઓલું ઓલું ક્યાંક કરવું હશે એટલે જલ્દી ઉતાવળે પૂરું કરવું હતું. અમે તો બેઠા હતા ત્યાં. પણ કહેવાનું એવું, ઘણી વાર આપણે બોલતા હોય તો છે મહિમા છે, બોલવાથી કંઈ ઓછું નથી, બોલીએ તો એના સુરતમ હરણથી પાપાની પણ એટલું ન થાય, પણ જો એના શબ્દની અંદર ધ્યાન રાખીને મહારાજના સ્વરૂપમાં ધ્યાન રાખીને આ પદો બોલવામાં આવે તો એનું કામ થઈ જેવું છે. એટલે કહેવાનું એ કે જો આપણને હેત પ્રીત આપણે બોલતા હોઈએ તોય ન થાય તો શું કરવું, તો આપણે જનરેટ કરવું, આપણે હેત પ્રીત કરવું, આથે મહારાજને યાદ કરવા બોલતા બોલતા અને મહારાજમાં હેતપ્રેત ઊભું કરવાનું, હેતપ્રેત ઊભું કરવાનું. તો પણ એ હેતપ્રેત કેમ ઊભું થાય? એક તો એનો મહિમા થોડોક સમજાય, મહિમા સમજાય તો હેત થાય, અને બીજું શ્રદ્ધા અને વિશ્વાસ જોઈએ કે આ વંદુના પદ છે એ ક્યાં છે. તો કે જે પ્રેમાનંદ સ્વામી મહારાજની સામે ગાયન મહારાજ એટલા બધા વશ થઈ ગયા, મહારાજ કે એને ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પડે કે એ પદ છે અને એ મહિમાથી અને એ શ્રદ્ધાથી કે એ બોલે ને એટલા બધા મહારાજ એને વશ થઈ જાય ને એ નિર્વાસનિક થઈ જાય, એના સ્વભાવો ટળી જાય એવું મહારાજ કીધું તો મારા કેમ રે. જો આવો 100% વિશ્વાસથી જો બોલાય તો થાય. પણ આપણે એમ કહીએ કે આપણને વિશ્વાસ તો હોય જ ને, એમ કે વિશ્વાસ વગર બોલતા શું ભાઈ મનોજભાઈ, એમને બોલીએ કંઈ, એમને થોડા બોલવાના હોય, એટલો વિશ્વાસ હોય શ્રદ્ધા હોય બધું હોય ત્યારે જ બોલતા હશું ને, તોય માળું નથી થતું કેમ. હે, પણ આમાં તો એમ કીધું કે આવી શ્રદ્ધા વિશ્વાસથી બોલે તો થવું જોઈએ. તમારે તો બોલવાનું, તમે આખો દિવસ તમે તારે પદાર્થ ગમે એટલું રાખો નહીં, તમને તો સવારને સાંજ બે ટાઈમ કીધું બરાબર, સવારે સાંજે અડધો અડધો કલાક ભગવાનની આગળ એકતારથી આવું ભગવાનનું ભજન કરો. તો આપણે માટે તો મહારાજ એવા જ કીધા, ગ્રહસ્થને એટલું કીધું, અમને આખો દિવસ કીધું, તમને સવાર સાંજનું કીધું છે, તો એટલું તો આપણે કરતા જોઈએ ને. અને ભાઈ ભાઈ વંદુને આપણે બોલીએ તો કે શ્રદ્ધા વગેરે થોડા બોલીએ વિશ્વાસ વગેરે, પણ એમાં ફેર હોય, શ્રદ્ધાનો વિશ્વાસ ઓછો હોતો હોય. અમે હમણાં દરરોજ સાંજે કથા થાય છે ને, એક એક્ઝામ્પલ દીધું બે દી પહેલાં જ રમેશભાઈને, કેવો કે અહીંયા અમેરિકા જેવું શહેર હશે આમ સારું, અને અમેરિકામાં બહુ મોટા મોટા ઓલા હોય ને મકાનો, પણ એ ભારતમાં ઓલા નટવા આવે, નટવા નટ રમતા હોય, તો બહુ મોટા મોટા બે મકાનો ટાવરો અને એની બેની વચ્ચે દોરડું બાંધ્યું ને આખું ગામ ને માણસો બધા અખડે ઠઠ જામી ગયા, જોવા માટે આવ્યા ભેગા થયા. ઓહ, કંઈક આવા દોરડા ઉપર ઓલો માણસ હાલવાનો છે, જોવા બધા કુતૂહલ થાય ને, એટલે ઓલો માણસ જોવા માટે આમ દોરડું બાંધ્યું અને બધા માણસો તૈયાર હતા જોવામાં, અને એનું ક્યાંક ઢોલ બોલવાઈ ગયો ને એટલે તૈયાર થયો તો દોરડાની બાજુમાં આમ ઊભો રહ્યો, હજી આમ એકાદ પગ માંડ્યો, ત્યાંનો છોકરો બાજુમાં હતો, એ ફટાફટ ચડીને એણે ઠેકડો મારીને છોકરો એને વાહન લાગી ગયો, એના વાહન ઉપર ટીંગાઈ ગયો છોકરો, અને આને તો ચાલવાનું ચાલુ રાખ્યું દોરડા ઉપર, અને આમ એક દોરડ એક એક એક ટાવરથી લઈને બીજા ટાવરે પહોંચી ગયો, હસતા હસતા વચ્ચે કેટલા કરતુક કરી નાખ્યા, છોકરાને ઊંચો લઈ જાય ને આમ કરે ને વળી ઠેકડો મારે ફરી જાય ને આવું બધું કરતુક કરીને બતાવ્યું. તો આ બધાય આમ આમ તાળીઓને ગગડાટીને હા અચંભો પામે ને પડશે તો આમ બધા આમ જીભ બહાર નીકળી ગઈ બધાયને, રાજી રાજી થઈ ગયા. અને જેમ સામે જેવો એણે પગ મૂક્યો ને તાળીઓની ગગડાટી પૂરી ન થાય અને બધા આમ આફરીન થઈ ગયા એની ઉપર. એટલે પૂરું થયું, તાળીઓ બધા રાખી, બધાને કીધું કેમ પાછા બધે તાળીઓ વગાડીને રાજી રાજી થઈ ગયા. પછી કે હવે તમે કહો કે હું આમથી અહીંયા આવ્યો તો હું પાછો અહીંયા આવ્યો જઈ શકું કે નહીં, આ અહીંથી આ દોરડીથી પાછું ઓલે છેડે જઈ શકું કે નહીં. તો એકી સાથે બધાએ 101% તમે વ્યાજ આવે. તો કે તમે બધાને પાકું છે? તો કે પાકું. પાકો વિશ્વાસ છે? તો કે હા પાકો. કેટલાને વિશ્વાસ છે? તમને બધાને કેટલાને વિશ્વાસ છે? જઈ શકે કે ન જઈ શકે? હે બધાય હો આમ પાકી ઊંચી આંગળી કરી, આમ ઊંચ આમ ઠેકડા મારી મારી ઊંચી આંગળી કરે કે નહીં તમે જઈ શકો એમ પાકા. કારણ કે ઓલા છોકરા સો તો એટલું બધું એને કરતું બતાવી દીધું હતું, વિશ્વાસ બેસી ગયો કે તમે જઈ શકો એમ. એટલે પછી ઓલાએ ધીરેકથી કીધું કે તમે બધાને વિશ્વાસ છે ને પાકું હું જઈ શકું, 101% વિશ્વાસ છે? તો કે હા. તો એક કામ કરો, આમાં જેમ વિશ્વાસ છે ને એમાંથી બે જણા ઊભા થઈ અને મારી વાંટી ગઈ જાઓ અને હવે હું જાઉં. કોઈ ઊભું થાય? હા તમે નહીં તો તમારા છોકરાને લો, અમારો છોકરો આવી તો ટીંગણો, તમારે એક છોકરાને મોકલો, લો ટીંગાય. તો કઈ જઈ શકે? કોઈ તૈયાર ન થાય. તો વિશ્વાસ તો પૂરો હતો ને, પણ વિશ્વાસ એમાં હોય તાળીઓ વગાડવામાં ઠેકડા મારવામાં એમાં બધી વિશ્વાસ હોય, પણ જ્યારે પોતાની વાત આવે એ ત્યારે જે વિશ્વાસ ને શ્રદ્ધા કે આમાં જેમ એના છોકરાને કાંઈ ન થયું એમ મને કાંઈ નથી થવાનું, એની ઉપર જો વિશ્વાસ એવો હોય તો કાંઈ ન થાય. પણ એ વિશ્વાસ ત્યારે ડગી જાય. ઓલી વાત એક આવે છે ને કે નારદજીની વાત છે, ઓલા એક આંબલીનું ઝાડવું હતું મોટું ઘેઘુર અને એક મુમુક્ષુ આંબલીને આમ પ્રદક્ષિણા કરે, હં એમાં નારદજી ત્યાંથી નીકળ્યા. નારદજી નીકળ્યા એટલે નારદજીને તરત જઈને આને જોઈને એલા કે તું શું કરશું આ? તો કે હું આ રામનામ જપું છું. કે પણ તમે ક્યાં જાઓ છો? તો કે હું તો વૈકુંઠમાં જાઉં છું. ઓહો, વૈકુંઠમાં ભગવાન પાસે જાઓ છો? હા. તો તારે કંઈ કેવું છે? હા. તમે ભગવાનને પૂછી લેજો ને કે મને ભગવાન દર્શન તમે ક્યારે દેશો? આમ ખાળીઓ થઈ ગયેલો ચારે બાજુ પ્રદક્ષિણા કરી કે દર્શન ક્યારે દેશો? તો સારું પૂછી લઈશ, પાછું હું વળતો આવવાનું તને કહી દઈશ. અને નારદજી ગયા વૈકુંઠમાં ધામમાં, બધી જગ્યાએ ચર્ચાની વાતચીત થવાની કરી લીધી અને છેલ્લે પછી મારે ભગવાનને પૂછ્યું, ભગવાન હું જાઉં છું પણ રસ્તામાં એક મુમુક્ષુ છે આવ્યો ત્યારે એણે મને આ સમાચાર પૂછવાના કીધા. શું? તો કે મને દર્શન ભગવાન ક્યારે દેશે? તો કે એને એમ કહે છે કે જે ઝાડવું આંબલીનું છે એના જેટલા પાંદડા છે એટલા વર્ષ એ પ્રદક્ષિણા કરશે, રામનામ જપશે ત્યારે દર્શન થાય. હવે આંબલીનું ઘેઘુર ઝાડ એ ક્યારે પૂરું થાય? નારાજી તો પરસે વળી ગયો કે અહીંયા જવાય એની પહેણ માણા ઓલો રામનામ જપે છે ને બંધ કરીને વિયો જશે, ભાગી જાય એમનો. એટલે નારાજી તો શું છે બાયપાસ કરી આમથી દૂરથી આવ્યા અને આ પ્રદક્ષિણા કરતાં કરતાં ભળી ગયા અને પુકાર કર્યો, ઓ નારદજી ક્યાં તમે બારોબાર વ્યાજ આવશો, અહીંયા આવો અહીંયા આવો. નારદજી આવ્યા. નારદજી તો બીતા બીતા કે તું પૂછતો નહીં બોલું, પણ કે હવે તમે જે હોય તે હું ભગવાને કીધું કયો? કીધા જેવું નથી, તું જે કરશો ને બરાબર કરશો, તને ભગવાન મળશે. પણ એમણે ભગવાને શું કીધું સાચું કે? તો કે તમે બીઓ કે સાચું કે? એટલે કીધું કે ભગવાને આમ કીધું. અને આ તો નાચવા માંડ્યો, અરે મને દર્શન દેવાના છે ને ભગવાન, તો આ આંબલી હું બે આંબલીના પાંદડા હોય ને એટલું હું ભજન કરવા માટે તૈયાર છું, પણ દર્શન દેવાના છે ને એમ કરીને નાચવા માંડ્યો. જેવા જે નાચતો હતો ને ત્યાં જ ભગવાન સામે આવીને ઉભારી ગયા. હો અને નારદજીને તો આમ ચોટી ઊંચી એકતો હતી ને આમ ખીતી થઈ ગઈ અને ભગવાન ઉપર આમ ગુસ્સાએ થઈ ગયા કે આ તમે શું કર્યું મને આમ કીધું, મને બધાની વચ્ચે આવી રીતે એક તો મારું નામ જ ફજેત બધે કરવાનું થાય, એક તો મારું નામ આવું ખરાબ, એમાં તમે આવું ધંધો કરો જ કે મને હેરાન કરવાનો? ભગવાન કે નારદજી મેં આના પાંદડા જે કીધા ને એ પાંદડા જેટલી શ્રદ્ધાની વાત હતી, એટલા વિશ્વાસની વાત હતી. એવા જો વિશ્વાસ અને શ્રદ્ધાથી એની કરતાં એનો આનંદ ઘણો વિશ્વાસ ને શ્રદ્ધા છે જો તો ખરો કેવો નાચે છે, એટલે દર્શન દીધા. એટલે ભગવાન છે આપણી પાસે એવું શ્રદ્ધા અને વિશ્વાસ માગે છે. પ્રેમની મૂર્તિ કીધી ગોપીઓ. હમણાં છે ને અમારે આપણે સ્નેહ ગીતા, પ્રેમનું સાચું સ્વરૂપ આપણે સમજવું હોય ને તો હમણાં પૂજ્ય દેવપ્રસાદ સ્વામી બહુ સરસ કથા કરે છે. સ્નેહ ગીતા ઉપર કથા ચાલે છે, હૈદરાબાદથી લાઈવ આવે છે. એટલી સરસ સ્વામી શાસ્ત્રીય રીતે સ્નેહ કોને કહેવાય, કેવી રીતે ભગવાનમાં હેત કરવો, હેત કરવાથી હું એટલું એની આધારે નિષ્કળાંત સ્વામી ગાયું છે ને એના આધારે સ્વામી શાસ્ત્રીય રીતે વાતવું કરે છે. એટલે એનો આદર્શ પાત્ર હોય માર તો સ્નેહ ગીતાની અંદર મુખ્ય પાત્ર લીધું છે ગોપીઓનું. ગોપીઓનું જે પૂર્વાર્ધની કથા ભાગવતની છે એને જ આધારે આ નિષ્કળાંત સ્વામીએ સ્નેહ ગીતા લખી છે, દસમ સ્કંદનો પૂર્વાર્ધ. તો ગોપી છે, ગોપીમાં શું પ્રેમ એવો વધતો? ગોપીમાં પ્રેમ તો ગોપીનો પ્રેમ વખાયણો એટલો બધો, અને એવા જે આમાં જેવું કીધું એવો જ ગોપીને પ્રેમ હતો, તો ગોપીમાં એવો શું પ્રેમ હશે? કેમ મૌન થઈ ગયા? ગોપીને ક્યાંક હતું જ ખરું જ ને, તો એને શું પ્રેમ હશે? બસ કાંઈ નહીં, એને ભગવાનમાં ભગવાન પોતાના મનાઈ ગયા હતા. શ્રદ્ધાનો વિશ્વાસ બેસી ગયો હતો કે આ કૃષ્ણ જે કે એ અમારા માટે સર્વસ્વ, એને જે સુખ થાય એને જે રાજી થાય એ જ અમારા માટે સર્વસ્વ. એમ અમે જે કરીએ એ તો એટલે તો એના ગગલાને એટલે એના છોકરાઓને રમાડતી અને એને ક્યાંક નવરાવતી, તો શું કામ? કે મારો છોકરો છે ને કાનુડાને ગમે, કૃષ્ણને ગમે, એટલા માટે. અને જ્યારે પુકાર કરે, વાંસળી વગાડે, તો ગોપીઓ ઘરના કામકાજ મૂકીને, પોતાના બધા કામકાજ વ્યવહારો મૂકીને, એને ઠેલો મારીને દોડીને પહોંચી જતી તરત ભગવાન કૃષ્ણ પાસે. એટલે ભગવાન, અને આપણે જો આમાં છે ને હરખાવવાની વાત છે. એનો પ્રેમ એ બધો એ વ્યવહારિક કામ, વ્યવહારિક એટલે એને વ્યવહાર શું, તો ગાયું દોવી, ઘરમાં જે કંઈ નાના મોટા કામ હોય, દોણ એ બધું કામ હતું, એ બધો ઠેલો માકી મારી એનો ધણી આડો ફરે તો એને મૂકીને વ્યા જતી. અને અમુક એમ કહેવાય છે કે જ્યારે ભગવાન કૃષ્ણે વાંસળી વગાડીને રાસ ચાલુ થયો અને ત્યારે બધી ગોપીઓ આવીને એમાં અમુક ધણીઓએ એના પત્નીઓને જવા ન દીધી ગોપીને, તો એને ઓલા ઓરડામાં પૂરી દીધી, પ્રાણ પંખેર ઉડી ગયા. આવું યાદ થઈ ગયું, એ એને સર્વસ્વ થઈ ગયું. અને એ કેવું હેતની કેવી પ્રીતિ કે અમારું જે થવું એ થાય પણ અમારે લઈને કૃષ્ણ રાજી થવો જોઈએ, એ રાજી થાય અમારે કરવું. અને એવું જે એને પ્રેમ જાગ્યો. એકવાર પ્રસંગ આ નારદજીનો જ છે કે નારદજી આવ્યા ગોપીઓ પાસે, તો ગોપીઓ બધી ટોળે ભળી કે તમે ક્યાંથી? તો કે હું તો ભગવાન પાસેથી આવું છું. તો ભગવાનને કેમ છે? તો કે સારું છે ને. એટલે નારદજી થોડાક ઢીલા પડી ગયા કે હમણાં બીમાર બહુ છે, બહુ માન સારું નથી, આમ તકલીફ છે, આવી બધી બહુ કરવા મેં. પણ એને કેમ સારું થાય, શું થયું છે, કેમ સારું થાય? તો કે એને તો સારું થાય, એને એમ કીધું છે કૃષ્ણને તો સારું થાય કે એના ભગતની ચરણની રજ એ પાણીમાં ઘોળ નાખીને પીવે તો એને એ હાજર થાય. લ્યો કૃષ્ણ તો હાજા થાય, આવું કીધું છે. એટલે ગોપી ઓકે કે તો પણ તમે અહીંયા ઠેઠ હું દોડીને આવ્યા કે જલ્દી તમારો ખેસ પાથરો કે લાવો ખેરી દઈએ, અને તરત પોતાના પગને ખેર. અલગ ઓલા નારદજી કે તમે હાવ ગાંડિયું થઈ ગયું છે, શું છે, પાપમાં પડશો, પાપમાં નરકે જશો, આ ભગવાનને કંઈ પવાતું છે કે? આપણે ચરણની રજ આપણે એના સેવક કહેવાય, આપણે ચરણની રજ કૃષ્ણને પવાય? એટલે ગોપીએ શું કીધું કે અમારે નરકમાં જવું પડે તો એક નહીં કે બીજા ત્રણ નરકમાં જવું પડે તો અમને માન્ય, પણ કૃષ્ણ સુખી થવો જોઈએ, એ રાજી થવો જોઈએ. એટલે આ છે ને એ શ્રદ્ધા ને વિશ્વાસ છે. એવો શ્રદ્ધા ને વિશ્વાસ બેસે છો આ જગતની અંદર, આપણને જગતના કાર્યમાં નથી બેસતો ભાઈ. ક્યાંક બિઝનેસ ચાલુ કરીએ તો આપણને ખબર હોય કે ભાઈ એમાં મને સફળ જ થવાનો છું, હે? પણ આમ કેવા તનતોડ મહેનત કરતા કે હું, અને પાસે સ્વપ્ન હોતે સેવા માંડે ને આમ બધાને વાતું કરવા માંડે હું હમણાં બિલિયનર થાય ને મિલિયનર થાય ને આવી આવું કરીને આવું કરીને કેટલું બધું સેવા માંડીએ છીએ ને. કેટલું વિશ્વાસ, પોતાનો નાનો બાબલો હોય એની ઉપર મા બાપને કેટલો વિશ્વાસ હોય કે આ મોટો થાય ને આવો થાય ને આવો મને સાચવશે ને આમ કરશે ને, હોય કે નહીં, બોલો ઘણી વાર નહીં સાચવે, ઘણી વાર આવું થતું હોય, કેટલો વિશ્વાસ ને શ્રદ્ધા હોય છે, શ્રદ્ધાને વિશ્વાસથી કરે જ છે. પણ ભગવાન એવું પાત્ર છે કે ભગવાનમાં જેણે વિશ્વાસને શ્રદ્ધા કરી એની એ ક્યારેય નાસીપાસ નથી થયો. આ જગતમાં જેણે જેણે વિશ્વાસને શ્રદ્ધા કરીને એને નાસીપાસી મળી છે એને કોઈને સંતોષ નથી થયો. વિશ્વાસને શ્રદ્ધા ગોઠવે જ છે માણસ માત્ર, પણ પૂરું નથી થયું, એ નાસીપાસ થયો છે. અને જો એટલે ઘણી વાર સંતો દ્રષ્ટાંતિક નાનો બાળક હોય ત્યારે મા બાપમાં હેત કરે, વળી મોટો થાય તો બીજે હેત કરે, ત્રીજે હેત કરે, બધેથી એને સુખ પૂરું નથી મળતું, હેતનું સુખ નથી રહેતું, એટલે બદલાવ્યા કરે અને છેલ્લે તો પોતરામાં હેત કર્યું હોય તોય નથી રહેતું અને છે બદલાવે છે. એટલે એમાં બધેથી એને પાછું પડવું પડે છે. પણ જેને એકવાર ભગવાનમાં સ્નેહ થઈ ગયો, ભગવાનમાં હેતપ્રીત થઈ ગઈ, એને ક્યારેય પાછું પડવું નથી પડ્યું અને કામ ઓલું થઈ જાય. એટલે આ પ્રેમાનંદ સ્વામી છે, એને આવું અખંડ ભગવાનનું ચિંતન થતું હતું અને એ ચિંતવને કરીને આ અત્યારે આ જે વંધુ સહજાનંદ પદ બનાવ્યા એની અંદર એવું મહારાજનું હેત ભરેલા એ પદ છે. અને એને આપણે બધા ગાન કરીએ છીએ અને આપણે પણ જો એવું હેત મહારાજમાં કરવું હોય તો એવો એની સાથે એ પદના ભાવની સાથે ભળી અને કરીએ તો ધીરે ધીરે ધીરે આપણને પણ હેત થવા માંડે. તમે આગળ વાત કરી દેવરાજ બાપાની અને એવી ને એવી વાત આપણે મહાપુરુષ દાસજીની, આ વંદુના પદ છે ને એને તો આઠ વેદ કીધા, આઠ વેદ, ઓલા તો ચાર વેદ અને આઠ વેદ કીધા. અને રિયલ એવું છે, વડોદરાનો પ્રસંગ, રામજી જોશી હજી તો ગૃહસ્થ આશ્રમમાં હતા અને અહીંયા વડોદરાનું મંદિર ચાલતું હતું અને ગોપાળાન સ્વામી રામજી જોશી એને સેવકમાં સેવક તરીકે ભેગા, તો ઓલા હરિભક્તો કે સ્વામી કે આ ડેરું બનાવ્યું છે ને એમ આપણે શિવજી પધરાવવા છે અને શિવજીનું મુહૂર્ત આવ્યું, મુહૂર્તે રામજી જોશે ગોત દીધું. એટલે હરિભક્તો ચિંતા કરે કે સ્વામી કે આ ઓલા વેદ્ય બ્રાહ્મણ જોશે ને કે ચાર વેદ ભણેલા હોય ત્યારે એનું પ્રતિષ્ઠા થાય, એની વિધિવિધાન આવતી છે ક્યાંક, તો કે આવી જશે, તમે ચિંતા ન કરો. એટલે હરિભક્તો વિચાર કરે કે સ્વામી ક્યાંથી આવી જાય, કંઈ વ્યવસ્થા કરતા નથી, ગુણગુણ છણભણી થવા માંડે ને તરત જ. એમાં સાધુ ઉપર જલ્દી આવો વિશ્વાસ આવે, હું એમાં કે વ્યવહારમાં કંઈ ખબર પડે નહીં, નાને કંઈ ખબર ન પડતી નહીં, ક્યાંથી આ બધું થાય, એમ એવું થાય એમ જા. એટલે કે આ વૈદ્ય બ્રાહ્મણ સ્વામી એમ કહે છે ક્યાંથી, પણ વિશ્વાસ અવિશ્વાસ જેવું. એમાં બરાબર મુહૂર્ત આવ્યો અને બધી સમય આવ્યો, બ્રાહ્મણ ક્યાંય જોવા મળે નહીં. સ્વામી કે આ તમારે કેટલા ચાર વેદનું કયો છો ને, ચાર વેદને આઠ વેદ ભણેલો અમારે જો આવડવા છે ને. રામજી કે એ બોલશે, રામજી બોલ કે, પણ હું બોલું રામજી કે, હું બોલું તો બોલું, વંધુ છે ને વંધુ બોલ, વંધુ સહજાનંદ રસરૂપ એણે ચાલુ કર્યું અને આઠ પદ બોલ્યા તો શિવજીની પ્રતિષ્ઠા થઈ ગઈ, શિવજી ડોલવા માંડ્યા, પ્રતિષ્ઠા થઈ ગઈ. એટલે આનો મહિમા તો વેદ તુલ્ય મહારાજે કીધો, ગોપાળન સ્વામી એમાંની ઉપર મોર મારી દીધી. અને આવા કેટલાય એક્ઝામ્પલો છે, હો આ તમને કહું અત્યારે, એક નાનું બાળક હતું ગુરુકુલમાં ભણતો, 12-13 વર્ષનું છોકરો, હાથમાં આઠમામાં હતો, આઠમામાં વેકેશનમાં ઘરે ગયો. આ સત્ય ઘટના છે, રિયલ અનુભવેલી સત્ય ઘટના છે. ઘરે ગયો, ગામડે ગયો, એટલે નાના છોકરા હોય અને ક્યારેક વેકેશનમાં ગયા હોય એટલે પછી એને થાય ખરું, એમાં એક ઉનાળાનો સમય, ઉનાળાનું વેકેશન એટલે ખેતરમાં કામકાજ ચાલતા હશે વાડીઓમાં. એટલે ઓલા બાળક બપોરના સમયે ગયો, ઓલું ભાતું લઈને જતો હોય એની સાથે ત્યાં ગયો વાડીએ, વાડીએ ગયો તો બધા જમવા બેઠા. એમાં આ બાળક તો નાના છોકરાઓ હોય એટલે બે છોકરાઓ એટલે ઠેકડા ઠેકડી કરે, એટલે આમ ઓલા ખેતરોમાં દોડે તો ઓલા બધા રહે કે એ તડકો લાગશે અમને આ દોડોમાં, પણ છોકરા થકણા ન બેસે. એમાં દોડતા હતા, એમાં એક બાળકે આમ કાળી ચીસ નાખી અને રાડે રાડ, હો વીછી કીડો મોટો કાળ્યો ઠાકર્યો વીછી, અને એ તડકો તપેલો હોય ને એ વીછી કરડે ને તો બહુ ઠેકડા ઠેકડી. પછી તો હવે ગામડામાં તો બીજું શું હોય એટલે આજુબાજુ તરત ખબર હોય કે ભાઈ આવડાને વીછી ઉતારતા આવડે એટલે દોડીને ત્યાં જાય ને આમ કરીને, પણ કંઈ મેળ્યું નહીં. લઈને પછી ગામમાં લાવ્યા, ગામમાં લાવીને ન્યાય તપાસ કરી તો માળો ત્યારે શું કરવું ને ત્યારે કંઈ ડૉક્ટર કે એવું કંઈ મળે નહીં, કોઈ મળ્યું નહીં. એમાં એક હરિભગત, હરિભગતનું નામ છે કાંતિભાઈ જસાણી, હરિભગત હોય કાંતિભાઈ જસાણી, પણ બહુ પરમ એકાંતિક, નાનપણથી જે આપણે આમ એવા ભગત યુવા હતા ત્યારથી મંદિરમાં કથા વાર્તા કરે, દરરોજ કીર્તન ભક્તિ કરે, ખૂબ પ્રેમી ભગત. એને ખબર પડી લઈને સમાચાર દીધા કે તમે આવો કે છોકરા, અને આ છોકરો તો ઠેકડા ઠેકડી હો, પહેલાં તો અહીંયા પાટો બાંધી દીધો એમ ટાઈટથી, અને પણ તોય પછી કંઈક અહીંયા બળતરા થાય છે ને એટલે સુધી આમ બળતરા બળતરા ઠેકડા ઠેકડી નાખે, ખૂબ સાનો જ ન રહી. એમાં ઓલા ભાઈ આવ્યા, આવીને ઓલા છોકરાને પકડી અને સુવરાવ્યો, અને ઓલા એક બે અગરબત્તી પ્રગટાવી, બટેટું લઈને એમાં અગરબત્તી ખોડી, અને કંઈ મને બીજી જ કાંઈ ખબર નથી પડતી, પણ મહારાજે સંતોએ કીધું છે એટલે વંદુના પાઠ કરીએ આપણે. એટલે વંદુના પાઠ એણે આંખી વીચીને ચાલુ કર્યા. તો બીજા ભક્તો હોય તો એને એમ થોડુંક આવડતું હશે એટલે એ બધા બોલે. વંદુના પાઠ ચાલુ કર્યા, એક પદ, બે પદ, ત્રણ પદ, ચાર પદ, હો આ કોઈ વાતે શાંત નહોતો થતો ને, તો થોડુંક થયું ને તો શાંત થવા મળ્યો. ચાર કે પાંચ પદ પૂરા થયા એકદમ શાંત થઈ ગયો, પરસેવ વળી ગયો અને વીછી ઉતરી ગયો. આઠ પદ એણે પૂરા કર્યા, તરત ને તરત શાંત. આ અનુભવેલી વાત, અને એ છોકરો તમારી સામે બેઠો છે, સત્ય ઘટના. એટલે કહેવાની વાત આ કે આ વંદુના પદનો આવો મહિમા છે, અને આ તો અનુભવેલી એ જે બળતરા શરીરમાં થતી હોય, કાળી બળતરા થતી હોય ને છોકરું પછી હાથ મારે એવી બળતરા થતી હોય, અને ઓલા વંદુના પાઠ કરે ને થોડીક વારમાં એકદમ શાંત થઈ ગયા, શાંતિ થઈ. એટલે આનો મહિમા એવો જ છે. એવા મહિમાને શ્રદ્ધા આપણે વાંચીએ, સાંભળીએ છીએ, પણ જોઈએ મહિમાને શ્રદ્ધાથી આપણે એનો અનુભવ આપણે પણ બોલીએ અને એને પાઠ કરીએ તો આપણને પણ શાંતિ થાય. થોડાક સમય પહેલાં હું ધારું ત્યાં સુધી આપણે ન્યૂજર્સીમાં આ બધા પાઠો થયેલા. હમણાં આપણે આપણે ડલાસથી પણ પાછા વંદુના પાઠનું ચાલુ થયું છે, અને ઘણા ભક્તો રેગ્યુલર પણ વંદુના પાઠ કરતા હોય. આની કથાઓ પણ પૂજ્ય ધર્મોલ્લભ સ્વામીએ આખી જ નિયમ ચેષ્ટા વંદુ બધું એની ઉપર કથાઓ થયેલી છે. પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીએ તો બહુ સરસ એટલી બધી મહિમાપૂર્વક એ બધી કથાઓ કરેલી છે. એટલે આ વંદુના પાઠનો મહિમા પણ ખૂબ છે. વિશેષ મહિમા સમજવો હોય તો આમાંથી આ કથાઓ સાંભળીને પણ આપણે સમજી શકીએ. મહારાજા વચનામૃતની અંદર આવી સુંદર વાત કરી. મહારાજ કે આવું જેને ચિંતવન ન હોય એનું ક્યારેય કલ્યાણ ન થાય, અને આવું ચિંતવન થાય એનું ક્યારેક બાકી ન રહીએ, સતે દેહજેનું કલ્યાણ થઈ રહેલું છે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ અમને પણ આ વંદુના પાઠથી તમ જેમ પ્રેમાનંદ સ્વામીને એને પણ જેમ હેત થયું હતું એવું જ હેત આપનામાં વિશેષને વિશેષ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે એક બે સૂચનાઓ છે. આવતી 16 ફેબ્રુઆરીના શિક્ષાપત્રી જયંતિ આવે છે. મહારાજ આપણને આ દુનિયાની અંદર કોઈ એવો નાની એવી ગાઈડલાઇન નહીં હોય, અને એવો મોટો ગ્રંથ પણ નાની એવી શિક્ષાપત્રી સ્વરૂપે આપણને આપેલો છે, આપણી જીવનદોરી છે. તો એની જયંતિ આવે છે તો વિશેષ ભક્તો એના પાઠ કરે, એનું સ્મરણ કરે. બીજું કે એની ક્વિઝ શિક્ષાપત્રી જયંતિને દિવસે પણ આપણે અહીંયા ક્વિઝ કરશું, અને વચ્ચે વચ્ચે પણ થોડીક ક્વિઝો કરશું. એટલે એની ક્વિઝની તૈયારી ચાલે છે. નાની નાની ક્વિઝો છે એ તમને ઓનલાઈન મોકલવામાં આવશે, તમે એની ફિલ કરજો. એની આ ઓપ્શનલ જ હશે, એટલે સહેજે આપણને મહારાજની આજ્ઞાવાનું અનુસંધાન આવે, સ્મરણ થાય અને એનું થોડુંક તાજું થાય. આપણે રેગ્યુલર સવારે શિક્ષાપત્રી વાંચતા હોઈએ છીએ, પણ એ તો આ વંદુના પાઠ કેમ આપણે રેગ્યુલર બોલતા હોય, લોલમ લોલ, છેલ્લે લોલ યાદ આવે, રે લોલ રે લોલ રે લોલ. એમ આ શિક્ષાપત્રીમાં એવું જ હોય, શિક્ષાપત્રી બંધ કરી અને બાજુમાં કોઈ બેઠું હોય તો શું વાંચ્યું તો ખબર ન હોય. એટલે આપણું આ બધું રૂટિંગ, આ ખરેખર આપણી બધી ક્રિયાઓ છે ને એ મહારાજમાં હેત કરવા માટે છે. પણ એ રૂટિન જ્યારે થઈ જાય છે ને ત્યારે એ એટલી ફળદાયી નથી થતી. પણ જે રૂટિનને બદલે એના મહિમા સહિત અને સ્મરણ સાથે જો થાય તો એ બધી ફળદાયી છે. એટલે તો આપણે એનું સ્મરણ વિશેષ થાય તો એ પાઠો કરશું, અને એની ક્વિઝ આવે તો બધાય ભક્તો ખાસ આગ્રહ રાખી અને એનું ભરવાનું રાખજો. અને જ્યારે ક્વિઝ ઓનલાઈન લેવામાં આવે ત્યારે એમાં પાર્ટિસિપેટ પણ થાજો. એ સમયે જે સમયે તમને જાહેરાત કર્યો હોય અહીંથી એ સમયે ખાસ ભેગા થઈ અને ક્વિઝ પણ ભરજો, ત્યારે એમાં પાર્ટિસિપેટ ભાગ લેજો. બીજો, આવતી 28 જાન્યુઆરીથી માઘ સ્નાનનો પ્રારંભ થાય છે, એટલે ભારતમાં તો ખૂબ બધા ભક્તો માર્ક્સનંદ કરતા હોય, તો અહીં અમેરિકામાં આપણે અત્યારે ખૂબ સારું માર્ક્સનંદ થાય એવું છે. એટલે છે માર્ક્સનંદનો મહિમા તો ખૂબ ખૂબ કીધેલો છે. પૂનમના દિવસથી માર્ક્સનંદ ચાલુ થાય છે, તો બસ એ તમને મેસેજ દેવાતા. બાકી અહીંયા તો તમે એ દિવસે થોડુંક અડધી કલાક કે 15 મિનિટ ઓલા ગરમ પાણીમાં બેસતા હોય એને બદલે 5 મિનિટ ઓછી કરો તો માર્ક્સનંદ જેવું જ કહેવાય છે આમ તો. સ્વામિનારાયણ. હવે ત્યાં દિવસે આપણે મહાપૂજા ગુરુકુલમાં થાય છે. દર પૂનમે અહીંયા ગુરુકુલની અંદર વાલા ભક્તો જ્યારથી કોરોના પ્રારંભ થયો, એક જ આશય કે આપણા ન્યૂજર્સી, મુખ્ય ન્યૂજર્સી ભક્તો, બાકી તો બધાએ આપણે પણ ન્યૂજર્સીના દરેક આપણા સત્સંગી પરિવાર છે એના પરિવારની ઘરે ભગવાન બધી રીતે સુરક્ષા કરે, શાંતિ રાખે, એને સુખ થાય, એ નિમિત્તે આ મહાપૂજા આપણા એક ભક્ત એનો સંકલ્પ થયેલો હસમુખભાઈ કકાણી એને મનમાં સંકલ્પ થયો અને એણે આપણને વાત કરી, એટલે આપણે ત્યારથી મહાપૂજાનો પ્રારંભ કર્યો છે. અને દર મહાપૂજામાં તમામ ભક્તોને યાદ કરીને આ મહાપૂજા કરીએ છીએ. તો એ આવતા ગુરુવારે પૂનમનો પવિત્ર દિવસ, માર્ક્સનંદનો પ્રારંભ દિવસ, તે દિવસે મહાપૂજા છે. અને આખા વર્ષની મહાપૂજા કરાવનારા હસમુખભાઈ, મનહરભાઈ, આપણે જિજ્ઞેશભાઈ, પછી એનો ભત્રીજો છે પ્રીત એના તરફથી, અને સંદીપભાઈ ભેડા, આ 4-5 ભક્તો છે એના તરફથી આખા વર્ષની મહાપૂજા નોંધાયેલી છે. વળી મનહરભાઈના કોઈ કંઈક છે, હર્ષદભાઈ કે એવું કંઈક, એનો પણ કાલ પ્રમથી મેસેજ હતો, એના તરફથી પણ આવતા પૂનમને દિવસે મહાપૂજા ગુરુકુલમાં થશે. બીજું, આ અઠવાડિયાની અંદર અહીં ઠાકોરજી, રાધાકૃષ્ણદેવ, ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને દેવોને થાળ અને સંતોને રસોઈ, ઘનશ્યામભાઈ મીરાણી અને સુરેશભાઈ ધડુક એના પિતા કેશુભાઈ ધડુકની સ્મૃતિમાં ઠાકોરજીની થાળ હતા. આ અઠવાડિયામાં 2 ભક્તો તરફથી વિશેષ થાળ અને એની સેવાઓ હતી, તો એટલી સૂચનાઓ હતી. ખાસ તો શિક્ષાપત્રી જયંતિ આવે છે અને પૂનમની મહાપૂજા થવાની છે, એટલે એ બધા અનુસંધાન રાખે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આપણે અહીંથી ઠાકોરજીના થાળ કરશું અને ત્યાર પછી આરતી પ્રાર્થના. રોટલા ફૂલ્યા સુર શીખ પ્રિયા વાળુ કરો ઘનશ્યામ, વાળુ કરો ઘનશ્યામ, શીખ પ્રિયા વાળુ કરો ઘનશ્યામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.

ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ વૃંદાવન ચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નવીન જી મૂત સમાન વર્ણ કતોલ સત્કુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્રમયૂર પર્ણ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિધાય પાણી દ્વિતયેન વેણુ નિજાધરે શેખર યાતરેણુ નિનાદયંતં જગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ શુદ્ધ હેમોજ્વલ પીતવસ્ત્રમ અતારિયુતમ ચ વિનાપિ શસ્ત્રમ વ્યતિકૃતાનેક સુરદ્વિડસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ અધર્મતિશ્યાદિત સાધુપાલો સધર્મ વૈરાસુર સંગકાલો પાદિમાલં વ્રજરાજબાલ શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ ગોપી પ્રિયારં વિતરાસખેલં રાજેશ્વરી રંજન કૃપ્રહેલં સંદોલસત્કુંકુમચિહ્નચેલં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતં નિજાશ્રિતાના પદ ઉદ્ધરંતં ગોપ ગોપીરભિનંદયંતં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ વિશ્વદ્વિષન્મન્મથ દર્પહારં સંસારી જીવાશ્રયણીયસારં સદૈવ સત્પુરુષ સૌખ્યકારં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકં નંદાદિસંદર્શિત દિવ્યલોકં વિનાશિત સ્વાશ્રિત જીવશોકં શ્રીરાધિકા કૃષ્ણમહં નમામિ નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ મહાત્મ જ્ઞાનયુત ભક્તિ તવ એકાંતિક સુખધામ મોહી મે તવ ભક્તપનો કામે કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાત કો સુનિયો ધર્મ કુમાર તુમાર તવ હરિ ભક્ત કો દ્રોહ કબુ નહીં હો એકાંતિક તવ દાસ કો નિજે સમાગમ મો નાથ નિરંતર દર્શ તવ તવ દાસન કો દાસ એહિ માંગુ કરી વિનય હરિ સદા રાખીએ પાસ હે કૃપાલો હે ભક્ત પતે ભક્ત વત્સલ સુરબા દયા સિંધો સ્તવન કરી માંગુ વસ્તુ સાર સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાન કાકુ હોય દ્રઢ વર્તનો શિક્ષા પત્રી પ્રમાણ સો પત્રી મે અતિ બળે નિયમ એકાદશ જો તાકી વ્યક્તિ કહત હું સુનિયે સબ ચિત પ્રો હિંસા ન કરની જંત કી પરત્રિય સંગ કો ત્યા માસન ખાવત માધ્ય કો પીવત નહીં બળભા